હાલક ઢોલક હુસેલાલ દાદે જોતો જમણે જાતો યકડાતો એ અપરંપાર એ ચીલે ચિતર્યા માર્ગ ઉપર લીલા પીળા દીવા થાય સામે વાયુ પેન્ડલ દેતો ટીન ટીન ટોકરી બજાવતો જાય તન મન ધન સબ વારી જાવું તું ડૂબે તું તારણહાર તું ડૂબે તું તારણહાર તું ડૂબે તું તારણહાર તું ડૂબે તું તારણહાર.